श्री नारद पुराण उत्तर भाग अध्याय 165 परशुराम जी द्वारा गोकर्ण क्षेत्र नो उद्धार तथा तेनु महात्म्य। मोहिनी बोली, गुरुदेव तमारा द्वारा करेला पुंडरिक पुर नु महात्म्य ने मैं सांभळ्यु, हवे मने गोकर्ण तीर्थ नु महात्म्य कहो। पुरोहित वसुए कह्यु, मोहिनी पश्चिम समुद्रना तट पर गोकर्ण तीर्थ छे, जेनो विस्तार बे कोषनो छे, ते दर्शन मात्रथी मोक्ष आपनारो छे। देवी जारे सगर राजाना पुत्रोए क्रमशः पृथ्वीने खोदी नाखी त्यारे त्यां सुधी समुद्र आवी गयो ने तेणे आजूबाजूनी 30 योजन विस्तृत तीर्थ क्षेत्र अने वनो सहित भूमिने जड़थी डूबाड़ी दीधी। त्यारे त्यां रहेनारा देवता असुर अने मनुष्य बधा ज ते स्थान छोड़ीने सह्य वगैरे पर्वतो पर जईने रह्या। ત્યારે ગોકર્ણ નામક ઉત્તમ તીર્થ સમુદ્રની અંદર છુપાઈ ગયું। ત્યારે શ્રેષ્ઠ મુનિઓએ આ વાતનો વિચાર કરીને, ગોકર્ણ તીર્થનો ઉદ્ધાર કરવાનો વિચાર કરીને મહેન્દ્ર પર્વત પર રહેતા પરશુરામજી પાસે ગયા। તેમની આ યાત્રા ગોકર્ણ તીર્થના ઉદ્ધાર માટે હતી। મહેન્દ્ર પર્વત પર જઈને મહર્ષિઓએ પરશુરામજીનો આશ્રમ જોયો। વેદ મંત્રોના ઉચ્ચ ઘોષથી તે સંપૂર્ણ આશ્રમ ગુંજી રહ્યો હતો। મહર્ષિઓએ પ્રસન્ન ચિત્તે તે આશ્રમમાં પ્રવેશ કર્યો। પરશુરામજી બ્રહ્માસન પર કોમળ અને કાળું મૃગચર્મ બિછાવીને સુખપૂર્વક બેઠા હતા। ઋષિઓએ શાંત ભાવે બેઠેલા તપસ્વી પરશુરામજીને જોયા। મહર્ષિઓએ તેમને વિનયપૂર્વક પ્રણામ કર્યા। ત્યાર પછી ભૃગુવંશીઓમાં શ્રેષ્ઠ પરશુરામજીએ તે મુનિઓને અર્ધ્યપાદ્ય વગેરેથી સન્માન અને પૂજન કર્યું। આતિથ્ય ગ્રહણ કરીને જ્યારે તેઓ સુખપૂર્વક આસન પર બેસી ગયા ત્યારે ભૃગુનંદન પરશુરામજીએ તેમને કહ્યું, મહાભાગ મહર્ષિઓ તમારું સ્વાગત છે। તમે લોકો જે ઉદ્દેશ્યથી અહીં પધાર્યા છો તે નિર્ભય થઈને કહો, તેનું પૂર્તિ કરીશ। ત્યારે તે મુનિઓએ કહ્યું, ભૃગુશ્રેષ્ઠ તમને જાણ હોવી જોઈએ કે અમે લોકો ગોકર્ણ તીર્થમાં નિવાસ કરનારા મુનિ છીએ। રાજા સગરના પુત્રોએ પૃથ્વી ખોદીને અમને તે તીર્થમાંથી બહાર કાઢી મૂક્યા છે। વિપેન્દ્ર હવે તમે જ પોતાના પ્રભાવથી સમુદ્રનું જળ હટાવીને તે ઉત્તમ ક્ષેત્ર અપાવી શકો છો। તેમણે તે મહર્ષિઓની વાત સાંભળીને નિશ્ચય કર્યો કે સાધુ પુરુષની રક્ષા ધર્મનું કાર્ય છે, તેથી તે કરવું જોઈએ। ત્યારે પોતાના ધનુષ્ય બાણ લઈને તેઓ તે મુનિઓની સાથે ચાલ્યા। મહેન્દ્ર પર્વતથી ઉતરીને તે મુનિઓ સાથે સમુદ્ર તટ પર જઈ પહોંચ્યા। ત્યાં વક્તાઓમાં શ્રેષ્ઠ પરશુરામજીએ મેઘ જેવી ગંભીર વાણી દ્વારા જળજંતુઓના સ્વામી વરુણને સંબોધિત કરીને કહ્યું, પ્રચેતા વરુણદેવ, હું ભૃગુવંશી પરશુરામ મુનિઓની સાથે એક વિશેષ કાર્ય માટે અહીં આવ્યો છું। દર્શન આપો, તમારું અત્યંત અગત્યનું કામ છે। પરશુરામજીના પ્રમાણે બોલાવવા છતાં વરુણદેવ અહંકારવશ તેમની પાસે ન આવ્યા। આ પ્રમાણે વારંવાર પરશુરામજીના બોલાવવા છતાં જ્યારે તેઓ ન આવ્યા ત્યારે ભૃગુવંશી પરશુરામજી અત્યંત ક્રોધિત થઈને ધનુષ્ય ઉઠાવ્યું અને તેના પર અગ્નિબાણ મૂકીને સમુદ્રને સૂકવી નાખવા માટે તેનું સંધાન કર્યું। ભદ્રે મહાત્મા પરશુરામ દ્વારા આગ્નેયાસ્ત્રનું સંધાન કરતા જ જળજંતુઓથી ભરેલો સમુદ્ર ખળભળી ઉઠ્યો। પરશુરામજીના તે અસ્ત્રની જ્વાળાથી વરુણ પણ બળવા લાગ્યા। ત્યારે ભયભીત થઈને પ્રત્યક્ષ રૂપે ત્યાં આવ્યા અને તેમણે પરશુરામજીના બંને પગ પકડી લીધા। પરિણામે પરશુરામજી પોતાનું અસ્ત્ર પાછી વાળી લીધું અને વરુણને કહ્યું, તમે તમારું સંપૂર્ણ જળ તુરંત હટાવી લો જેથી ભગવાન ગોકર્ણના દર્શન કરી શકાય। પરશુરામજીની આજ્ઞાથી વરુણે ગોકર્ણ તીર્થનું જળ હટાવી લીધું। પરશુરામજી પણ ગોકર્ણનાથ મહાદેવનું પૂજન કરીને મહેન્દ્ર પર્વત પર પાછા ચાલ્યા ગયા અને તે બ્રાહ્મણ ઋષિમુનિ ત્યાં રહેવા લાગ્યા। તે ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા બધા મહર્ષિઓ ત્યાં તપસ્યા કરીને પુનરાવૃત્તિ રહિત પરમ નિર્વાણ રૂપી મોક્ષ પ્રાપ્ત કરી લીધો। તે ક્ષેત્રના પ્રભાવથી પ્રસન્ન થઈને પાર્વતી દેવી, ભૂતગણ અને સંપૂર્ણ દેવતાઓની સાથે ભગવાન શંકર ત્યાં નિવાસ કરે છે તે ગોકર્ણનાથ મહાદેવના દર્શનથી મનુષ્યના સમસ્ત પાપો નિવૃત્ત થઈ જાય છે, જેનું સ્મરણ કરવા માત્રથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે। તે ગોકર્ણ નામક ક્ષેત્ર બધા તીર્થોનું નિવાસસ્થાન છે, જે કામ ક્રોધ વગેરે દોષોથી રહિત થઈને ત્યાં નિવાસ કરે છે તેઓ થોડા જ સમયમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે। મોહિની તે તીર્થમાં કરેલા દાન, હોમ, જપ, શ્રાદ્ધ, દેવપૂજન તથા બ્રાહ્મણોનો સત્કાર વગેરે કર્મ બીજા તીર્થોની અપેક્ષા કરોડો ગણો થઈને ફળ આપે છે। અધ્યાય 165 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।